سورة المؤمنين. بسم الله الرحمن الرحيم. شروع کروچو رحمان ان رحیم اللہ نا نام تھی. آمین. تنزیل الكتاب من اللہ العزیز العلیم. آمین. آ کتاب نو اتارو زبردست عالم اللہ طرف تھی حیو چھے. غافر الذنب وقابل التوب شدید العقاب ذی الطول لا الہ الا هو الیہ المصیر. جے ગુનાહોનો માફ કરનારો અને પસ્તાવાને કબૂલ કરનારો ને સખત અઝાબ આપનારો અને મહાન મહેરબાન છે. તેના સિવાય કોઈ માબૂદ નથી. બધાનું પાછું ફરવું તેની જ તરફ થનાર છે. ما يجادل في آيات الله إلا الذين كفروا فلا يغرك تقلبهم في البلاد. جي لوكو إيمان نتي لاويا تمنا سواي اللہ نی نشانیونا سبند ما کوئی جگرتو نتی. ماتے اے رسول تیمنو شہروں ما چھوٹ تھی حرو فرو تنے کیائیں دوکا ما نہ ناکی دے. یعنی کہ تیمنا پر عذاب نہیں آوے ایو نہیں بنے. جذبت قبلهم قوم نوح والأحزاب من بعدهم وهمت كل أمة برسولهم لأخذوه وجادلوا بالباطل. તેમની પહેલા નૂહની કૌમે હકને જુઠાવ્યું હતું અને તેમની પછી બીજા ગિરોહે પણ, અને દરેકે દરેક ઉમ્મતે પોતપોતાના રસૂલોના સંબંધમાં એવો ઈરાદો કર્યો હતો કે તેને પકડી લઈ કત્લ કરી નાખે. وجادلوا بالباطل ليدحضوا به الحق فأخذتهم فكيف كان عقاب. અને અસત્ય થકી જૂઠ થકી તેઓ લડતા હતા એ માટે કે તે થકી સત્યને હક ને બરબાદ કરી નાખે. જેથી મેં તેમની ધરપકડ કરી તો પછી મારો અઝાબ કેવો હતો. અને એવી રીતે તારા પરવરદિગારનો આ કૌલ નાસ્તિકો ઉપર પૂરો થયો કે તેઓ જહન્નમી છે. અલ્લાહ يسبحون بحمد ربهم ويؤمنون به ويستغفرون للذين آمنوا. جے فرشتہ ہوئے آسمان نے اس کے روچے تتا جیو તેની આસપાસ છે તેઓ સતત પોતાના પરવરદિગારની તારીફનું રટણ કર્યા કરે છે અને તેના જ ઉપર ઈમાન રાખે છે અને જે લોકો ઈમાન લાવ્યા છે તેમના માટે માફી માંગતા રહે છે. كل شيء رحمة وعلما فاغفر للذين تابوا واتبعوا سبيلك. تمنا ماتي مافي مانتا رہے چھے انہیں کہے چھے کہ ہے ہمارا پروردگار تاری رحمت અને ઇલ્મ દરેક ચીજ પર ફેલાયેલું છે. માટે જે લોકો તૌબા કરે છે અને જે તારા રસ્તા પર ચાલે છે તેમના ગુના માફ કરી દે અને તેમને જહન્નમના અઝાબથી બચાવી લે. મારા પરવરદિગાર તેમને હંમેશા રહેનારી જન્નતોમાં કે જેનો તે તેમને વાયદો કર્યો છે દાખલ કરી દે અને તેમના બાપ દાદાઓમાંથી તથા તેમની પત્નીઓમાંથી તથા તેમની ઔલાદોમાંથી જેમણે નેકી કરી હોય તેમને પણ. બેશક તું મહાન તાકત વાળો ને હિકમત વાળો છે. અને તેમને બુરાઈઓથી બચાવી લે. અને આ દિવસે તે જેમને બુરાઈઓમાંથી બચાવી લીધા તો જાણે તેના પર તો ખરે જ તે મહેરબાની વરસાવી. ને એ જ મહાન કામયાબી છે. જે લોકો ઈમાન લાવ્યા ન હશે તેમને પોકારીને કહેવામાં આવશે કે જ્યારે તમને ઈમાન લાવવા માટે પોકારવામાં આવતા હતા અને તમે તેનો ઇનકાર કરતા હતા ત્યારે એકબીજા તરફ જેટલી તમને નફરત હતી તે કરતાય ઘણી વધારે અલ્લાહની નફરત તમારા તરફ આજે છે. કે એ અમારા પરવરદિગાર, તે તો અમને બે વખત માર્યા અને બે વખત ફરી જીવતા કર્યા, હવે અમે અમારા ગુનાહોનો સ્વીકાર કરીએ છીએ, માટે હવે અહીંથી નીકળવાનો કોઈ રસ્તો છે? જવાબ મળશે કે નહીં. આ એટલા માટે કે જ્યારે એક જ અલ્લાહને પોકારવામાં આવતો હતો ત્યારે તમે ઇનકાર કર્યા કરતા હતા અને જો તેની સાથે બીજા કોઈને શરીક કરવામાં આવતો હતો તો તરત જ માની લેતા હતા. માટે હવે તો બધાથી ઉપરી અને મહાન અલ્લાહના જ હુકમ પ્રમાણે થશે. જે તમને પોતાની નિશાનીઓ દેખાડે છે અને આકાશ પરથી તમારા માટે રોજી ઉતારે છે અને તેઓ જ સબક લે છે, બોધ ગ્રહણ કરે છે કે જે તેના પ્રત્યે વારંવાર રજૂ થાય છે. માટે હવે તમે અલ્લાહના માટે જ મઝહબ રાખી ખુલુસ મનથી તેને જ પોકારો, પછી ભલે ને નાસ્તિકોને ખરાબ કેમ ન લાગે. અલ્લાહ ઊંચા મર્તબા વાળો ને આસમાન નો માલિક છે, પોતાના બંદાઓ માંથી જેના ઉપર ચાહે છે પોતાના હુકમ થી વહી ઉતારે છે કે જેથી તે કયામત ના દિવસ થી લોકોને બિવડાવે. Yeah. કે જે દિવસે તેઓ સર્વે નીકળી અલ્લાહની સામે ઉભા રહેશે ત્યારે અલ્લાહ ઉપર તેમની કોઈ પણ વાત છુપી નહીં હોય. તેમને પૂછવામાં આવશે કે આજે કોની હુકુમત છે, એ જ અલ્લાહની કે જે સર્વશક્તિમાન છે. આજે દરેક શખ્સને તેના અમલનો બદલો મળશે. આજે જરા પણ બેઇન્સાફ થનાર નથી. બેશક અલ્લાહ ઝડપી હિસાબ લેનારો છે. અને હે રસૂલ, તેમને તે નજદીક આવનારા દિવસથી બિવરાવ જ્યારે દુઃખના માર્યા દિલો ગળાની પાસે આવી પહોંચે. ઝુલમગારોનો ન કોઈ સાચો દોસ્ત હશે અને ન કોઈ ભલામણ કરનાર કે જેની ભલામણ કબૂલ કરવામાં આવે. તે આંખોની ચોરીને જાણે છે અને જે વાત દિલોએ સંતાડી રાખી છે તેને પણ. وَالَّذِينَ يَدْعُونَ مِن دُونِهِ لَا يَقْضُونَ بِشَيْءٍ إِنَّ اللَّهَ هُوَ السَّمِيعُ الْبَصِيرُ. અને અલ્લાહ વ્યાજબી ફેંસલો કરે છે અને તેના સિવાય આ લોકો જેને પોકારે છે તે કોઈ વસ્તુનો પણ ફેંસલો કરી શકતા નથી. બેશક અલ્લાહ એ જ મોટો સાંભળનાર ને દેખનાર છે. Oh, આલોકો જમીનમાં ચાલ્યા ફર્યા નથી કે જુએ કે જેઓ તેમની પહેલા હતા તેમનો કેવો અંત આવ્યો. જેઓ તાકાતના લીધે અને જમીનમાં પોતાના ભાગો છોડી જવાના લીધે તેમના કરતા કેટલાય ગણા વધારે હતા. પછી અલ્લાહે તેમના ગુનાહોના કારણે તેમને પકડી લીધા અને અલ્લાહથી તેમને બચાવનાર કોઈ જ ન થયું. આ એ માટે કે તેમની પાસે તેમના રસૂલ સીધે સીધી નિશાનીઓ લઈને આવ્યા હતા, છતાં તેમણે ઇનકાર કર્યો, જેથી અલ્લાહે તેમની ધરપકડ કરી. ખરેખર તે મોટો તાકાત વાળો સખત અઝાબ આપનારો છે. ને બેશક અમોએ મૂસા ને અમારા મોજીઝા તથા ખુલ્લા ને સાફ અધિકાર સાથે મોકલ્યા હતા. ફિરઔન તથા હામાન તથા કારુન તરફ પછી તેમણે કહી દીધું કે આ તો બહુ જ જૂઠું બોલનારો જાદુગર છે. જ્યારે તે મૂસા અમારા તરફથી સત્ય ધર્મ લઈને તેમની પાસે પહોંચ્યા ત્યારે તેમણે કહ્યું કે જે લોકો તેમની સાથે ઈમાન લાવ્યા છે તેમના છોકરા મારી નાખો અને તેમની દીકરીઓ જીવતી રહેવા દો. જો કે ન માનનારાઓની કોઈ ચાલબાજી એવી નથી કે જે નાકામ જતી ન હોય. ફિરઔને કહ્યું, મને મૂસાને મારી નાખવા દો ને પછી ભલે ને તે પોતાના પરવરદિગારને પોકારે. ખરે જ મને અંદેશો છે કે તે તમારા ધર્મને બદલી નાખશે અથવા તો દેશમાં ફસાદ ઉપજાવી ઉભો કરશે. સાહે કહ્યું કે બેશક હું તો તે દરેક અભિમાની કે જે હિસાબના દિવસ પર ઈમાન રાખતો ન હોય તેની ખિલાફ મારા પરવરદિગાર અને તમારા પરવરદિગારની પનાહ માંગુ છું. أتقتلون رجلا أن يقول ربي الله وقد جاءكم. فرعون سبندیو ماتھی ایک مومن شخص کے جے پوتانا ایمان نے سنتاڑی رہیو ہتو کہیو કે શું તમે આટલી વાત માટે એક શખ્સને મારી નાખો છો કે તે કહે છે કે મારો પાલન કરતા અલ્લાહ છે. જો કે તે તમારી પાસે તમારા પરવરદિગાર તરફથી બેશક સાફ દલીલો લઈને આવ્યો છે. અને છતાં જો તે જૂઠો હોય તો તેના જૂઠનો બોજો તેના પર જ રહેશે, અને જો તે સાચો હોય તો જે વાતથી તે તમને ડરાવે છે તેનો થોડો ઘણો ભાગ પણ તમારા ઉપર જરૂર આવી પડશે. બેશક અલ્લાહ તે શખ્સ કે જે હદથી વધી જનાર અને એકદમ જૂઠો હોય તેને સાચો રસ્તો દેખાડતો નથી. હે મારી કોમ, બાદશાહી તો આજે તમારા માટે છે, કારણ કે જમીનમાં તમે જ હુકુમત કરનાર છો, પરંતુ કાલે અલ્લાહના અઝાબથી કે જે કદાચ ને આપણા પર આવી પડે તો તેનાથી બચાવવા માટે આપણી મદદ કોણ કરશે? ફિરઓને કહ્યું, હું તો તમને એ જ સલાહ આપું છું કે જે હું સારી સમજુ છું, અને હું તમને ભલાઈના રસ્તા સિવાય બીજો કોઈ રસ્તો દેખાડતો નથી. પપોલ્લી રીતે ઈમાન લાવ્યો હતો, કહ્યું કે હે માલિકો, બેશક મને એવો વહેમ છે કે એવું ન બને કે તમારા પર આગલી કોમોના જેવા દિવસ આવી પડે. وما الله يريد ظلما للعباد. نوح તથા આદ તથા સમુદ ની કોમ તથા તેમની પાછળનાઓના જેવી તમારી પણ હાલત થઈ પડે. જો કે અલ્લાહ બંદાઓના સંબંધમાં જુલ્મ કરવા ચાહતો નથી. وَيَا قَوْمِ إِنِّي أَخَافُ عَلَيْكُمْ يَوْمَ التَّنَادِ. અને હે મારી કોમ, મને તમારા સંબંધમાં શોર બકોરના દિવસનો પણ અંદેશો છે. يَوْمَ تُوَلُّونَ مُدْبِرِينَ مَا لَكُمْ مِنَ اللَّهِ مِنْ عَاقِبٍ وَمَنْ يُضْلِلِ اللَّهُ فَمَا لَهُ مِنْ હાદ. તમે પીઠ ફેરવીને નાસી છૂટવા ચાહશો તો તે દિવસે અલ્લાહની સજાથી તમને બચાવનાર કોઈ નહીં હોય. અને જેનાથી અલ્લાહ હિદાયતની તૌફીક ખૂંચવી લે, પાછી લઈ લે, તો પછી તેનો હિદાયત કરનાર કોઈ જ થતો નથી. તમારી પાસે ખુલ્લી નિશાનીઓ લાવ્યા હતા, પણ તેના સંબંધમાં તમે સતત શંકામાં જ રહ્યા, અહીં સુધી કે જ્યારે તેનું અવસાન થયું ત્યારે તમોએ કહી દીધું કે તેની પછી અલ્લાહ કોઈ રસૂલ ઉભો જ નહીં કરે. એવી રીતે અલ્લાહ તે દરેક શખ્સથી કે જે હદ બહાર જાય છે અને શંકા વાળો હોય, હિદાયત ની તૌફીક ખૂંચવી લે છે. Let it go. જેઓ અલ્લાહની આયતોના સંબંધમાં તેમની પાસે કોઈ દલીલ આવ્યા વિના લડ્યા કરે છે. અલ્લાહ તથા જે લોકો ઈમાન લાવ્યા છે તેમની પાસે આ ઘણી જ નાપસંદ છે. એવી રીતે અલ્લાહ દરેક અભિમાની માથાભારેના મન પર મહોર લગાવી દે છે. ફિરઓને કહ્યું કે હે હામાન, મારા માટે એક ઊંચો મિનારો બનાવ કે જેથી હું ચડી જવાના સાધન મેળવી લઉં. وكذلك زين لفرعون سوء عمله وصد عن السبيل وما كيد فرعون إلا في تباب. મતલબ કે આકાશ પર પહોંચવાના સાધનો કે જેથી હું મૂસાના અલ્લાહ સુધી પહોંચી જાઉં, અને હું તો તેને બેશક જુઠ્ઠો ધારું છું. અને આવી રીતે ફિરઓનને તેના કામો શોભાયમાન કરી બતાવવામાં આવ્યા હતા, અને તે ખરા રસ્તાથી અટકાવી દેવાયો હતો. ને ફિરઓનની જે ચાલબાજી હતી તે પાયમાલીની હતી. ને તે શખ્સ કે જે ઈમાન લાવ્યો હતો તેણે કહ્યું કે હે મારી કોમ, તમે મારી પૈરવી કરો, હું તમને સહેલો રસ્તો દેખાડીશ. મારી કોમ, આ સંસારી જીવન થોડો સમય ટકનારો લાભ છે, અને આખરત એ જ હંમેશ કાયમ રહેવાનું મકાન છે. જે શખ્સ કોઈ પણ જાતની બદી કરશે તો તેને તેના જેવો જ બદલો આપવામાં આવશે. જે શખ્સ મર્દ હોય કે ઔરત, એવી હાલતમાં કે તે મોમિન પણ હોય, કોઈ સારું કામ કરશે તો એ જ લોકો જન્નતમાં દાખલ થશે, જેમાં તેમને બેહિસાબ રિસ્ક આપવામાં આવશે. અને હે મારી કોમ, આ કેવી વાત છે કે હું તમને નજાત તરફ બોલાવું છું અને તમે મને આગ તરફ બોલાવો છો. તમે મને એવી વાત તરફ બોલાવો છો કે હું અલ્લાહ નો ઇનકાર કરનારો થઈ જાઉં અને એવી વસ્તુઓને તેની શરીક ઠરાવું કે જેની મને જાણ પણ નથી, જયારે હું તો તમને મહા તાકત વાળા ને મહા બક્ષવા વાળા તરફ જ બોલાવું છું. બેશક તમે જેની તરફ મને બોલાવો છો તેમને બોલાવવા આલોક અને પરલોકમાં એટલે કે દુનિયા અને આખરતમાં બરાબર નથી, અને આપણા સર્વેનું પાછું ફરવું બેશક અલ્લાહની જ તરફ છે, અને હદ વટી જનારાઓ જ જહન્નમ વાસીઓ છે. માટે જે કઈ હું કહું છું તેને તમે નજીકમાં જ યાદ કરશો, અને હું તો મારો મામલો અલ્લાહને જ સોંપી દઉં છું. બેશક અલ્લાહ સર્વે બંદાઓને જોનારો છે. પછી જે ચાલબાજીઓ તેઓ ચાલ્યા તેની ખરાબીઓથી અલ્લાહે તેને બચાવી રાખ્યો, અને ખરાબ અઝાબે ફિરઔનના આખા કુટુંબને આવીને જકડી લીધું. યાની કે આગ જેની સામે તેમને સવાર સાંજ ઉભા કરવામાં આવે છે અને જે દિવસે કયામત કાયમ થશે તે દિવસે હુકમ આપવામાં આવશે કે ફિરાઉનીઓને સખતમાં સખત અઝાબમાં દાખલ કરી દો. સમયને યાદ કર જ્યારે તેઓ જહન્નમમાં અંદરો અંદર ઝઘડતા હશે. પછી કમજોર લોકો તે લોકો કે જેઓ ફખર કરતા કહેશે કે ખરે જ અમે તો તમારા જ ફરમાબરદાર હતા, જેથી આજે તમે આગના થોડાક ભાગને અમારા પરથી ટાળી શકો છો. قال الذين استكبروا إنا كل فيها إن الله قد حكم بين العباد. જેવો ફક્ર કરતા હતા તેવો કહેશે કે ખરે જ આપણે સર્વે જણા આ આગમાં જ છીએ, બેશક અલ્લાહે બંદાઓ વચ્ચે બરાબર ફેંસલો કરી દીધો છે. જે લોકો આગમાં હશે તેઓ જહન્નમના રખેવાળોને કહેશે કે તમે તમારા પરવરદિગારને વિનંતી કરો કે કોઈ દિવસ તો અમારો અઝાબ હળવો કરે. શું તમારી પાસે તમારા રસૂલ ખુલ્લી દલીલો લઈને આવ્યા ન હતા? જવાબ આપશે કે હા. ત્યારે રખેવાળો કહેશે કે ત્યારે તો તમે જ વિનવી લો. જો કે ન માનનારાઓની આજીવી એકદમ બેકાર જશે. إيانا ننصر رسلنا والذين آمنوا في الحياة الدنيا في الحياة الدنيا ويوم يقوم الأشهاد. بيشك أمي آ دنيا ني زندگي ما أمارا رسولو ني مدد کرتا رہيه چيه ني جيو ایمان لاویا چه تم ني پا ني جي دیو سے ساکشیو اوبا سشے تیارے پا મદદ કરશું, યાની કે સાક્ષીઓ તરીકે યા તો ફરિશ્તાઓ હોય કે બીજા પૈગંબરો હોય યા તો હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ હોય તેમની મદદ કરીએ છીએ. يوم لا ينفع الظالمين معذرتهم ولهم اللعنة ولهم سوء الدار. તે દિવસે યાની કે કયામતના દિવસે ઝુલમગારોના બહાના તેમને કાંઈ ફાયદો નહીં પહોંચાડે અને તેમના માટે લાનત હશે, ફિટકાર હશે, ને તેમના જ માટે બુરું રહેઠાણ પણ હશે, ખરાબ રહેવાની જગ્યા હશે. ولقد آتينا موسى الهدى وأورثنا بني إسرائيل الكتاب هدى وذكرى لأولي الألباب فاصبر إن وعد الله حق واستغفر لذنبك وسبح بحمد ربك بالعشي والإبكار. أني ساتيج أموي موسى ني هدايتني كتابا في هتي સાચા રસ્તા તરફ જવાની દોરવણીની કિતાબ આપી ને બની ઇસરાયલને એવી કિતાબના વારસ બનાવી દીધા હતા કે જે અકલમંદો માટે, બુદ્ધિશાળીઓ માટે હિદાયત ને નસીહત હતી, સબક હતો. માટે એ રસૂલ, તું સબર કર, ધીરજ રાખ, બેશક અલ્લાહનો વાયદો સાચો છે અને અલ્લાહનો આશરો ને પનાહ માંગતો રહે, યાની કે લોકોની હેરાનગતિથી બચવા માટે અલ્લાહનો આશરો માંગતો રહે અને સાંજ સવાર તારા પાલનહારના ગુણગાનની તસ્બી કરતો રહે, તારીફની કરતો રહે અને પાકીઝગીથી યાદ કરતો રહે. بغير سلطان أتاهم إن في صدورهم إلا كبر ما هم ببالغين فاستعذ بالله إنه هو السميع البصير. بشك તે લોકો કે જેઓ અલ્લાહની આયતોની બાબતે તેમની પાસે કોઈ દલીલ આવ્યા વગર ઝઘડતા રહે છે, તેમના દિલોમાં તેમની અંદરની ઈચ્છા હાવી થઈ જવાની ઈચ્છા સિવાય, તાકતવર બની જવાની ઈચ્છા સિવાય બીજું કાંઈ જ નથી, જેને તેઓ કદી પણ પામનાર નથી, ક્યારે પણ તેઓ તેને મેળવી શકશે નહીં. માટે તું અલ્લાહની પનાહ માંગ, અલ્લાહનો આશરો માં, બેશક તે મોટો સાંભળનાર ને જોનાર છે. لخلق السماوات والأرض أكبر من خلق الناس ولكن أكثر الناس لا يعلمون. بشك آسمانو تتھا جمیننا گولانو پیدا کرو مانسو نے پیدا کروا کرتا ودھارے موٹو چھے یعنی کہتے ودھارے موٹو کام چھے પણ ઘણા ખરા લોકો એટલું જાણતા નથી. અને આંધળો તથા દેખતો એક સરખા હોય શકતા નથી, ને જે લોકો ઈમાન લાવ્યા ને સારા કામો કર્યા નેક અમલો બજાવી લાવ્યા તેઓ, અને ખરાબ અમલ કરનારાઓ, બદકારો, ગુનેગારો એક સરખા થઈ શકતા નથી. છતાં તમે ઘણો જ થોડો વિચારો છો. બેશક તે કયામતની ઘડી જરૂર આવનારી છે જેમાં કાંઈ શંકા નથી, પણ લોકોમાંથી ઘણા ખરા વિશ્વાસ રાખતા નથી, ઈમાન નથી. અને તમારા પાલનહારે કહ્યું છે કે તમે મને જ પોકારો, હું તમને જરૂર જવાબ આપીશ. બેશક તે લોકો કે જેઓ મારી ઈબાદત કરવાથી અકળે છે, તેઓ નજદીકમાં જ દલીલ થઈને બેઇજ્જત થઈ જહન્નમમાં દાખલ થશે. الله الذي جعل لكم الليل لتسكنوا فيه والنهار مبصرا إن الله لذو فضل على الناس ولكن أكثر الناس لا يشكرون. الله એજ છે જેણે તમારા માટે આરામ કરવાના મકસદ માટે રાત્રિ બનાવી છે અને દિવસને રસ્તો દેખવા માટે રોશન બનાવ્યો છે. બેશક અલ્લાહ સર્વે લોકો પર મહાન મહેરબાન છે, પણ ઘણા ખરા લોકો શુકર માનતા નથી, આભાર વ્યક્ત કરતા નથી. એ જ અલ્લાહ તમારો પાલનહાર છે, તમારો રબ છે, તમારી પરવરિશ કરે છે, દરેક વસ્તુનો પેદા કરનાર. તેના સિવાય કોઈ માબૂદ નથી, ઇબાદતને લાયક નથી, છતાં તમે ક્યાં બહેકી જાઓ છો, ક્યાં ભટકી જાઓ છો. એવી જ રીતે જેઓ અલ્લાહની આયતો અલ્લાહની નિશાનીઓ નો ઇનકાર કરતા રહેતા હતા તેઓ પણ બેહકીને ભટકી જતા હતા. અલ્લાહ એ છે જેણે જમીન ને તમારા માટે રહેવાની જગ્યા ને આસમાન ને એક છત બનાવ્યા છે, ને તેણે જ તમારી આકૃતિઓ પણ બનાવી છે, તમારો ઘાટ ઘડ્યો છે, તમારો આકાર બનાવ્યો છે. પછી તમારો ઘાટ કેવો સુંદર બનાવ્યો છે, કેવો ખૂબસૂરત છે, ને તમને ખાવા માટે પાક ને પવિત્ર વસ્તુઓ આપી છે. એ જ અલ્લાહ તમારો પાલનહાર છે, માટે ધન્ય છે, મુબારક છે અલ્લાહને જે તમામ દુનિયાનો પાલનહાર છે, પરવરિશ ને રખેવાળી કરનાર છે. અલ્લાહ જ જીવતો છે, તેના સિવાય કોઈ માબૂદ નથી, કોઈ ઇબાદત ને લાયક નથી, જેથી તમે દીન ને ધર્મ ને તેના જ માટે ખાલિસ રાખો, તેના માટે ખાલિસ અને ભેળસેળ વગર નો રાખી તેને જ પુકારો. બધી તારીફ ને વખાણ એ જ અલ્લાહ માટે છે જે બધી દુનિયાઓનો પાલનહાર છે, જેટલી પણ દુનિયા છે તે બધી દુનિયાની પરવરિશ કરે છે. એ રસૂલ, તું કહે કે મને તો તમે જેમને પોકારો છો તેમની ઇબાદત કરવાની મનાઈ કરવામાં આવી છે, યાની કે અલ્લાહ ને મૂકી જેમને તમે પોકારો છો તેમની ઇબાદત થી મને મનાય છે, જયારે કે મારા પાલનહાર તરફ થી મારી પાસે ખુલ્લી દલીલો રોશન સાબિતીઓ આવી ચૂકી છે અને મને તે વાતનો હુકમ આપવામાં આવ્યો છે કે હું બધી દુનિયાઓના પાલનહાર ને જ આધીન થઈ જાઉં, તેને જ તાબે રહું, તેને જ ફરમા બરદાર રહું. ثم من علقة ثم يخرجكم طفلا ثم لتبلغوا أشدكم ثم لتكونوا شيوخا ومنكم من يتوفى من قبل ولتبلغوا أجلا مسمى ولعلكم تعقلون الله ایج છે જેણે તમને પહેલા માટીમાંથી પેદા કર્યા પછી મનીના કતરામાંથી વીર્યના ટપકામાંથી પછી ગોશના લોચામાંથી પછી તમને બચ્ચું બનાવી કાઢ્યા કે જેથી તમે તમારી પૂરેપૂરી તાકાતે પહોંચી જાઓ તે બાદ તમે બૂઢા થઈ જાઓ ને તમારામાંથી કોઈ કોઈનો પહેલાથી જ અંત લાવી દેવામાં આવે છે આખરી મંદિરે પહોંચાડી દેવામાં આવે છે ને ધીરતા રાખવાનો મકસદ આ છે કે જેથી તમે નક્કી કરેલી મુદ્દત સુધી પહોંચી જાઓ ને એટલા માટે કે તમે સમજો અલ્લાહ એ છે જે જીવતા કરે છે અને મારે પણ છે પછી જયારે કોઈ કામ નો ફેંસલો કરે છે ત્યારે તેની બાબતે એટલું જ કહે છે કે થઈ જા અને તે તાત્કાલિક થઈ જાય છે તરત જ થઈ જાય છે ألم تر إلى الذين يجادلون في آيات الله أنى يصرفون الذين كذبوا بالكتاب وبما أرسلنا به رسلنا فسوف يعلمون إذ الأغلال في أعناقهم والسلاسل يسحبون في الحميم એ રસૂલ શું તે લોકો તરફથી નથી જોયું કે જેઓ અલ્લાહની આયતોની બાબતમાં ઝઘડતા રહે છે તેઓ ક્યાં ફળિયા જાય છે કે જેઓ કિતાબ જુઠલાવે છે ને અમોએ જે કાંઈ રસૂલોને આપી મોકલ્યા હતા તેને પણ જેથી તે લોકો આગળ જતા તેનો નતીજો જાણી લેશે તેનું રિઝલ્ટ જાણી લેશે જ્યારે લોખંડી તોપ તેમના ગળામાં હશે અને બેડીઓ પગમાં તેમને ઘસડી લઈ જવામાં આવતા હશે ઉકળતા પાણીમાં પછી તેમને આગમાં બાળવામાં આવશે ને પછી તેમને કહેવામાં આવશે કે તેઓ હવે ક્યાં છે કે જેમને તમે શરીક ગણાવતા હતા અલ્લાહનો ભાગીદાર તરીકે ગણાવતા હતા તેઓ ક્યાં છે અલ્લાહને મૂકીને જવાબમાં તેઓ કહેશે કે તેઓ અમારી પાસેથી ગુમ થઈ ગયા છે ખોવાઈ ગયા છે બલકે અમે તો પહેલાથી જ કોઈ વસ્તુને પોકારતા ન હતા કોઈને આવાજ દેતા ન હતા આવી રીતે અલ્લાહ નાસ્તિકોને તેમની સામે હક આવી ગયા પછી ઇનકાર કરનારાઓને ગૂંચવાડામાં નાખી દેશે આ એ માટે કે તમે જમીન પર કારણ વગર ખુશ થયા કરતા હતા ને એ માટે કે તમે અકડીને ચાલતા હતા ફખર કરીને ચાલતા હતા. હવે જહન્નમના દરવાજામાં દાખલ થાઓ, તેમાં જ હંમેશા રહેનારા થશો. ત્યારે વિચાર કરો કે અભિમાન કરનારાઓ, ફખર કરનારાઓ નો કેવો ખરાબ રહેવાની જગ્યા છે, કેવું ખરાબ ઠેકાણું છે. એ રસૂલ, માટે તું સબર કર, ધીરજ રાખ. ચોક્કસ જ અલ્લાહ નો વાયદો સાચો છે. પછી અગર તે વસ્તુ કે જેનાથી અમે તેમને બિવરાવીએ છીએ તેનો થોડો ભાગ તને દેખાડી દઈએ, અથવા તે પહેલા તારો અંત લાવી દઈએ, તો પણ તેમનું પાછું ફરવું તો અમારી જ તરફ થશે. وما كان لرسول ان ياتي بايه الا باذن الله فاذا جاء امر الله قضي بالحق وخسر هنالك المبطلون. અને સાચે જ અમોએ તારી પહેલા ઘણા રસૂલો મોકલ્યા હતા. તેઓમાંથીના કેટલાકોના કિસ્સા, કહાનીઓ અમોએ તને બયાન કરી દીધા છે, અને તેઓમાંથીના કેટલાકના કિસ્સા અમોએ હજી તને બયાન કર્યા નથી. ને કોઈ રસૂલ ની મજાલ નથી કે તે અલ્લાહના હુકમ સિવાય કોઈ મોજીઝો લાવી દેખાડે. માટે જયારે અલ્લાહનો હુકમ આવી જશે ત્યારે બરાબર ફેંસલો કરી દેવામાં આવશે, ને તે વખતે જૂઠા માનનારા નુકસાનમાં જ રહેશે. યાનિ કે સાચા ધર્મ ને જૂઠા માનનારા નુકસાનમાં જ રહેશે. અલ્લાહ એ છે જેને તમારા માટે જાનવર બનાવ્યા છે કે તેમાંથી ના કેટલાક પર તમે સવાર થાઓ છો અને તેમાંથી ના કેટલાક ને તમે ખાઓ છો. ને તમારા માટે તેઓમાં જાનવરોમાં બીજા પણ લાભ છે, ને આ મકસદ પણ છે, આ હેતુ પણ છે કે તેમના પર સવાર થઈ તમારા મનની મુરાદોને પહોંચો, તમારી દિલની ઈચ્છાઓને પામો, ને વળી તમે તેમના પર તથા વાહનો પર લાજ્યા લદાવ્યા ફરો છો. અને અલ્લાહ તમને પોતાની નિશાનીઓ દેખાડે છે, પછી તમે અલ્લાહની નિશાનીઓમાંથી કઈ નિશાનીનો ઇનકાર કરશો, કઈ નિશાનીને જુઠલાવશો. أَفَلَمْ يَسِيرُوا فِي الْأَرْضِ فَيَنْظُرُوا كَيْفَ كَانَ عَاقِبَةُ الَّذِينَ مِنْ قَبْلِهِمْ كَانُوا أَكْثَرَ مِنْهُمْ وَأَشَدَّ قُوَّةً وَآثَارًا فِي الْأَرْضِ فَمَا أَغْنَى عَنْهُمْ مَا كَانُوا يَكْسِبُونَ. શું તેઓ જમીનમાં ચાલ્યા ફર્યા નથી કે તેઓ જોઈ લે કે તેમના બાપ દાદાઓનો અંત કેવો આવ્યો, તેઓના બાપ દાદાઓ કેવી રીતે ખતમ થઈ ગયા, જેઓ તેમના કરતા હિસાબમાં વધારે હતા, ને તાકાતના હિસાબમાં પણ ઘણા વધેલા હતા, ને જમીનમાં નામ નિશાન છોડી જવાના હિસાબમાં પણ દુનિયામાં તેમણે જે કમાણી કરી હતી તે તેમને કાંઈ કામમાં આવી નહીં. પછી જ્યારે તેમના રસૂલ તેમની પાસે સીધી દલીલો લઈને આવ્યા, સામે સામેની દલીલો લઈને આવ્યા, ત્યારે જે ઇલમ તેમની પાસે હતું તેના ઉપર જ ખુશી થતા રહ્યા, તેના ઉપર જ બસ કરતા રહ્યા. ને નતીજામાં જે અઝાબ ને તેઓ હસી કાઢતા હતા, મશ્કરી કરી કાઢતા હતા, તેણે જ તેમને આવીને ઘેરી લીધા. પછી જે વખતે તેમણે અમારો અઝાબ જોયો, અમારી સજા જોઈ, ત્યારે કહેવા લાગ્યા કે હવે અમે એક જ અલ્લાહ પર ઈમાન લાવીએ છીએ, અમને હવે એક જ અલ્લાહ કબૂલ છે, તેને માનીએ છીએ. અને જે વસ્તુઓને અમે તેની ભાગીદાર કરતા હતા, તેની શરીક ગણાવતા હતા, તે બધી વસ્તુઓનો હવે અમે ઇનકાર કરીએ છીએ, ના પાડીએ છીએ. પણ જ્યારે તેઓ અમારી સજા જોશે, અઝાબ જોશે, તો અલ્લાહના આ કાનૂન મુજબ કે જે તેના બંદાઓ વચ્ચે બરાબર ચાલતો આવ્યો છે, તે લોકોનું ઈમાન તે વખતે તેમને કાંઈ લાભ નહીં પહોંચાડે, કાંઈ ફાયદો નહીં આપે. અને ત્યારે નાસ્તિકો નુકસાનમાં જ રહેશે, ચળહળતા નુકસાનમાં જ રહેશે.